એટલે તમારા બધા ક્રિયા અમારી આ બધી પાર નહી આ બુદ્ધિ ના છે વાંધગળે બધી એ પૂછે છે જવાબ અમારે આપવા પડે એ પૂછે એટલે જવાબ આપવા પડે તમારો અમે કોઈ ફેરફાર નહીં કરો તમારે સંચાલન લઈ લીધું કયું ખરું એટલે એટલે જ મેં એ મને હારા મારું ગમે સંચાલન લઈ લો એટલે પતી ગયું બધી વાત એકલું પાણી છે